શ્રી નારદ પુરાણ ઉત્તર ભાગ અધ્યાય 160 સિદ્ધનાથ ચરિત્ર સહિત કામાક્ષા મહાત્મય. મોહિની બોલી, વિપ્રવર, હું કામાક્ષી દેવીનું મહાત્મય સાંભળવા ચાહું છું. પુરોહિત વસુએ કહ્યું, મોહિની, કામાક્ષા બહુ ઉત્કૃષ્ટ દેવી છે. તેઓ પૂર્વ દિશામાં રહે છે. તેઓ કળિયુગમાં મનુષ્યોને સિદ્ધિ પ્રદાન કરનારા છે. ભદ્રે, જે ત્યાં જઈને નિયમપૂર્વક ભોજન કરીને કામાક્ષા દેવીનું પૂજન કરે છે અને દ્રઢ આસન પર બેસીને ત્યાં એક રાત્રિ નિવાસ કરે છે, તે દેવીના દર્શન કરી લે છે. તે દેવી ભયંકર રૂપમાં મનુષ્યની સામે પ્રગટ થાય છે. તે સમયે તેને જોઈને તે વિચલિત થતો નથી. તે મનોવાંછિત સિદ્ધિ પ્રાપ્ત કરી લે છે. મોહિની, ત્યાં પાર્વતીના પુત્ર સિદ્ધનાથ રહે છે, જે ઉગ્ર તપસ્યામાં સ્થિત છે. લોકોને કદી તેઓ દર્શન આપતા નથી. સતયુગ, ત્રેતા, દ્વાપર આ ત્રણ યુગોમાં તો બધા લોકો તેમને પ્રત્યક્ષ જુએ છે, પરંતુ કળિયુગમાં જ્યાં સુધી તેનો એક એક ચરણ સ્થિત રહે છે, તેઓ અંતર્ધ્યાન થઈ જાય છે. જે ત્યાં જઈને ભક્તિભાવથી કામાક્ષા દેવીની નિત્ય પૂજા કરતા રહીને એક વર્ષ સુધી સિદ્ધનાથજીનું ચિંતન કરે છે, તે સ્વપ્નમાં તેમના દર્શન કરે છે. દર્શનના અંતમાં એકાગ્રચિત્તે તેમના દ્વારા સૂચિત કરેલી સિદ્ધિ વડે આ પૃથ્વી પર તે સિદ્ધ થાય છે. શુભે, પછી તે બધા લોકોની કામના પૂર્ણ કરતા રહીને સર્વત્ર વિચરે છે. ત્રણેય લોકમાં જે જે પદાર્થો છે તે બધાને તે વરદાનના પ્રભાવથી ખેંચી લે છે. ભદ્રે, વિજ્ઞાનમાં પારંગત યોગી મત્સ્યનાથ જ સિદ્ધનાથના નામથી ત્યાં વિરાજમાન છે. તેઓ લોકોને અભિષ્ટ વસ્તુ આપતા રહીને અત્યંત ઘોર તપસ્યામાં લીન છે. અધ્યાય 160 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.